મન બુદ્ધિ અહંકાર છે, ખાલી અંતસ્કરણ જ છે. નાનામ નાનું શિવ સંકલ્પ ઉપનિષદ જે છે એ ચાર લાઈન નું છે, રોકો. પણ વાત એટલી બધી છે, આ જે શિવ સંકલ્પ ઉપનિષદ છે એ ચાર જ લાઈન ની છે, ટૂંકું ને ટચ છે, પણ વાત બહુ ઊંચી છે એમાં. ચાર લાઈન છે. હા હા, કે મન નથી તો કઈ નથી, મન છે તો બધું છે, ચિત્ત છે, અહંકાર છે, વૃત્તિ છે, બુદ્ધિ છે, એમ. માટે મન ને સમજી લો, મન બરોબર જાણી લો તો બધું બધું જણાઈ જશે. બસ એટલે મનને જાણવા માટે મનુષ્ય માત્ર ફાફા મારે છે. અને મન અનેક પ્રકારના રંગ રૂપ ધારણ કરે છે, જેવો સમય, જેવી એટ ડિફરન્ટ લેવલ, ડિફરન્ટ લેયર. અહંકાર બુદ્ધિ એ નિશ્ચિત ચેતન છે, લખ્યું છે. મન ને શું જાણ, મન ને શું જાણવાનું, જાણવાનું તો આત્મા છે, મન ને શું જાણવાનું. જાણવા જેવા દુનિયામાં હોય કોઈ વસ્તુ તો આત્મા. હવે આ વાક્ય કોને લખ્યું છે? આવું કોણ તમને આ મળી આવે? ઉપનિષદો બહુ છે, દાદા. એવું નથી, આમાં એવું છે કે મનની પ્રવૃત્તિ તમે જોતા શીખી જાઓ તો મન કેટલું માકડા જેવું છે. 15 વાંદરા ભેગા કરો અને એક નાળિયેરનો ટુકડો નાખો, જુઓ. મારી કહેવાનું એમ કે વાત તો તદ્દન દીવા જેવી છે. મનની પ્રવૃત્તિને જુએ એ ભગવાન જ થાય, પણ એવું બોલવાથી ફાયદો શું? કોઈ થયું આવે, જોયું કોઈ, કોઈ જોયું એમના પછી એકવીસ શિષ્ય એવો પાક્યો નથી ખોઈ લ. આ બોલવામાં થયા એવું લાગ્યું, પણ એક શિષ્ય જોયું. પણ જે જોનાર પાસે જ અમે વાત કરીએ છીએ, જેને જોઈ લીધું એની પાસે વાત કરીએ છીએ. આ મેં તમે આ આત્માનો પ્રકાશ પ્રાપ્ત થયો એટલે તમે મનને જોતા થઈ ગયા છો. મનને જ્ઞેય તરીકે જોવા માંડ્યું. એ શું કહે છે? જ્ઞેય તરીકે જુઓ, પણ સી રીતે તમારે ઘેર પાછું લઈ જાઓ. અમને બોધે સ્ટેશન શું કા આપી ગયા? તમે શું તમારું બગાડ્યું તું? તો અહીંયા બોધે સ્ટેશન ઉઠતા ગયા હતો. હેલ્પિંગ આપો તો બહુ સારું છે કે દુનિયાને કઈ કે હેલ્પિંગ શું? બાકી બધા હિન્દુસ્તાન બધા છે ત્યાં ગીતાના ઉતાવળા કરીને કરો કરો ત્યારે કરવું કે હું અમને શું કહેવા કે અમને હોળીએ શું ચડાવું છું? ત્યાં કર્યું નહીં ને અમને હોળીએ ચડાવું છું. એટલે આવી બધી વાત ઉપનિષદ આમાં બોલી બોલી કર્યા. આ પાતાંજલિ ને કે છે વાત બરકત છે. પાતાંજલિ કે છે સમજવા જેવી વાત કે ઉપનિષદ નિષેધ ના આમ જ્યાં તાર ઉપનિષદ આયા શું કેવા માંગ છો? પણ એ નિષેધ જરા સમજાવો, એ નિષેધ શું? નિષેધ ના એમને પૂછવા પડી એમને અમારે શું જેને ઉપનિષદ જોડે મેળાપ હોય એ કરે બધું. એટલે નિષેધ ના મળે એટલે પછી ઉપથી ચલાવી લીધું એમ. હું તો ઉપનિષદ ઉપનિષદ એમ ચોખ્ખું કહું છું કે એ ઉપનિષદો નિષેધ બતાવો તમે ઘરે જાઓ. નિષેધ તો નહીં ભટક ભટક કરાવ છો. બહુ સુંદર પાતાંજલિ બરોબર. એવું દાદા એક બીજું છે પાતાંજલિ ની વાત કરો. બરોબર આત્મપૂજા ઉપનિષદ છે એક બીજું નાનકડું. આત્મપૂજા, આત્મપૂજા, આત્માની પૂજા જે કરવાની જે આખી વિધિ, એમાં એકે એક વસ્તુમાં જો મન બરોબર ચોંટે તો સ્વસ્વરૂપ ના દર્શન થાય. મન શું થશે? મન ત્યાં ચોંટે તો સ્વસ્વરૂપ નું દર્શન થાય. એટલે પણ એવી કઈ લઈ આપો ને, લઈ તો જોઈએ એ લઈ માટે ધારીએ છીએ. લઈ આપ્યું હોત લઈને ચોંટાડવા દેવું છે. હા પણ દાદા, અત્યાર સુધી લઈ ન મળી, પણ હવે લઈ અમને મળી ગઈ. હા, એટલા માટે આવીએ છીએ કે આ લઈ લગાડીએ બરોબર છે ને, એના ઉપર સ્ટેમ્પ મારો તમે એટલે બરોબર થાય. એવું બરોબર વખત થઈ ગયો. ના ના ના, ખરેખર હજી 5 મિનિટ છે. 5 મિનિટ છે. આપ શું કહો મગર? મન ના ઉપર જે બધે રાખે, મન ઉપર આધાર રાખે ને, એ બધા માર ખાધેલા. એ તમને ફિઝિકલ બનાવશે. મન તો એ નાવડું છે. તમને જ્યાં તમે જશો ત્યાં એ તમને હેલ્પ કરશે. તમે જ્યાં જવા માંગો છો ત્યાં એ હેલ્પ કરશે. અરે એના કેવા પ્રમાણે ચાલશો તો ખરા. તમારા ધ્યેય પ્રમાણે નાવડું ફેરવે રાખો. જો મન ફિઝિકલ વસ્તુ છે અને કમ્પ્લીટ ફિઝિકલ છે. શું છે? લોકો મનને તો ગાળો આવું દીધી. માયા સમી ને મોહની, મન સમાને ચોર, મન સમાન હરિજન સમાન પારખું. શું એટલે આવી રીતે બધા લોકો મનને એ ચોર બોર નથી. આ બધા એ લોકો બધા આવા બધા આવું હોને ફાવ્યું ઉગાગા કરે. મનને શા માટે ચોર કહો છો? મન તો તમારે અનંતરતાનું સર્વેયું છે. શું છે? અનંતરતાનું જે તમે માલ લાવ્યો છે બધો એમાં ભરેલો. પહેલું વાક્ય હું બોલ્યા, આ તો બીજું વાક્ય છે. મન ચોર એ તો પહેલું વાક્ય, બીજું બોલ્યા ને કઈ? માયા સમી ને મોહની, એ મોહની નથી. મન સમાન ચોર, હરિજન સમાન પારખું. જો એટલે આ બધા તોફાન ક્યાં ખબર કે આ તો બધા મગજમારી છે બધી. ના સાંભળા જેવા છે ને આ કબીરો બબીરો, તે જ્ઞાન ના હોય તો, જ્ઞાન ના હોય તો કબીરો ને બધા સંતો એવા થઈ જશે સાંભળવા જેવા. કારણ બુદ્ધિ ની છેલ્લી કથા પર બે એવા થઈ ગયા. બુદ્ધ ભગવાન છેલ્લી કક્ષા પર બેઠેલા કે જે સ્થિતિ તથા પણ સર્વે શું કર્યું? આત્મા ક્ષણિક છે કે છે. શું કહ્યું? આત્મા ક્ષણિક કહીને તમે તો ઉડતી ફજે તો કર્યો ઉડતો. એટલે અહીંયા હિન્દુસ્તાનમાં એમને બાર રણ હિન્દુસ્તાન થઈ જાત બુદ્ધ. પણ આ ક્ષણિક કહ્યું નહી, તેની હાથે આ જૈનિઝમ અને વેદાંતિઝમ બંને છે તે આત્મા પરમાનન્ટ માનનારા ઉડાડી ખાધું. જાઓ ઇધર છે આગળ તિબેટ મન વગેરે ને ચીન મન ભીન મન ગાયા કરો. અહીં હરિજન પે ગયા થોડા ઘણા, જેના લોકો ને તપે હજત હતી. પેલો આંબેડકર હતો ને એવા તેમ છે. એટલે મન તો ફિઝિકલ મન, એનું મન તો બહુ સારી વસ્તુ છે. શું વિચરે તો વિચાર થાય, નહીં તો મનમાં વિચાર જ નહીં હોતા. વિચરે પોતે તો વિચાર. કેમ આમ તો થઈ ગયા ગુસે ગયા તો કઈ પેલા મૂકી ના દેવી કોઈ દરે અહી કોઈ પણ વસ્તુ મૂકી ના દેવી એનો છેડો લાયા પછી મૂકી દેવી નહીં તો વર્ગણ થયું કેવાય રાતે બે વાગ્યા એનું બધું પછ અત્યારે તમારો ફેરફાર થઈ ગયો આનો છેડો લાવવો અહીં આ વિજ્ઞાન એવું છે કે અહીં બધા છેડા આવી શકે એમ છે ફરી સમજાવો એટલે થઈ જાય તમારે શું સમજવું તું એ કહો ને અહંકાર આત્મા ને જાણે છે તો પછી અહંકાર ને કોણ જાણે છે એટલે અહંકાર ઊંચો થયો મોટો થયો અહંકાર વધી ગયો અહંકાર આત્મા ને જાણે છે અહંકાર આત્મા ને જાણે છે એ જયારે પ્રોપર્ટી સમજે અહંકાર આત્મા ને જાણે છે એ બરાબર નહીં સમજે એ જાણતો જ નથી આ તો આપણી ભાષા વાત છે વાસ્તવિકતા બહારની ભાષા નથી આ જયારે અમે જ્ઞાન આપીએ ને ત્યારે જે અહંકાર ત્યાં સુધી અહંકાર જતો રહેતો નથી અમે જ્ઞાન આપીએ ત્યારે એ જ્ઞાનમાં એ સ્તબ્ધ થઈ જાય છે તો આમાં મારું સ્કોપ ક્યાં હતા મારી માલકી પણ ક્યાં મારો સ્કોપ ક્યાં તે વખતે લાઈન ઓફ ડિમાર્કેશન માં સમજી જાય છે સિદ્ધાર્થ ના એટલે હું પણ ત્યાં છોડી દે અહંકાર પોતે છોડી દે અહંકાર પોતે હા આત્માને જાણી જાય છે કે આત્મા છે આ જ માલિક છે એટલે ત્યાં સ્કોપી સોંપી દે છે જેમ સાચો પ્રેસિડેન્ટ આવે તો આ ધ્યાનસિંગ ને છોડી દેવું પડે ના પડે એ ધ્યાનસિંગ ને પછી બોવા બૂમ કરે પછી જયારે આ જ્ઞાન લીધા પછી જે પોતાની પ્રકૃતિ અથવા જે જુએ છે જે પ્રકૃતિને જુએ છે તે પછી કોણ જુએ છે જ્ઞાન લીધા પછી એમાં પોતાની પ્રકૃતિ બધું આત્મા એટલે પેલો પ્રજ્ઞા જ બધું આ બધું કાર્ય કરે અમે આત્મા બોલીએ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ ને જે જુએ છે પ્રકૃતિ શુદ્ધ ગણાય છે કે એના પેલા તત્વો જયારે જુઓ ત્યારે શુદ્ધ ગણાય પ્રકૃતિ ને જુએ છે જોવા મળી તત્વ સ્વરૂપ થયો પોતે તારે પ્રકૃતિ સિદ્ધ થઈ ગઈ શું થયું ત્યાંથી પ્રકૃતિ શુદ્ધ કહેવાય ને જ્યાં સુધી અહંકાર છે ત્યાં પ્રકૃતિ શુદ્ધ કહેવાય એને માટે મેં એટલા માટે પૂછેલું કે જે પ્રકૃતિ ની જે જોવાની જે ક્રિયા થઈ એ પ્રકૃતિ એટલે એ તો ભૂતગલ નો ભાવ થયો તો ભૂતગલ ને જોવાની જે ક્રિયા છે એ ક્રિયા તો બુદ્ધિ ક્રિયા કરે સામાન્ય રીતે ના એવું નહીં બુદ્ધિ જતી રહે પછી તો બુદ્ધિ ક્યાં કરે દાદા એવું એવું કહે છે કેમ કે અશુદ્ધ અશુભ અને શુભ ને જે જોવાની ક્રિયા કરે છે બુદ્ધિ ક્રિયા છે એ તો બધું આ હજુ છે બે ભાગ છે આ વાંચો જુઓ છે કોઈ કે છે અમે આ જ્ઞાતા દર્શન ના કરી એ એક્સેપ્ટ નહીં કરાય શું કહ્યું તો સંસારી કે ગમત ના થાય રસ્તો તેથી અંદર નું તમારે જોવાનું કહ્યું ને કે બહાર એક કુદુમ ને જ જાણો, બીજું કશું બહાર જોવાનું નથી તમારે, અને તે આત્મા છે. બાકી આ મન ને જાણી શકે નહી, શું કહ્યું? મન ને જાણે એ આત્મા. સાર બહુ સરસ ચોપડીઓ જો તમને ગુજરતી હોય આ મૂળ સ્થાન પરથી આપણું વર્ગાડ રાતે બે વાગે છે રાતે બે વાગે હું આ આ તો અમને વર્ગ વર્ગેલો તે હું જોવાનું એટલે તમને ન જ વર્ગે સાવધાની રખાવડાવું. શું કહ્યું? મને બહુ વર્ગ વર્ગેલો હતો. તેમ પાસે માખણ આપે આમ તો આમ વર્ગણ માં પડ્યા હોય તો હવે માખણ કે અમે આવીએ છીએ. એટલે તમારી વખત થઈ ગયો તો આ વખત થઈ ગયો. તમે તો ઉતારો નામ કહો તો અમારે ક્યાં સુધી બહેરો સુંદર કે જરા ગાડી વિચાર્યું હવે એવી દવા કઈ નથી આવતી કે ભાઈ ચોપડી હોય જશે એટલે અડે અડે બેરી થઈ જાય. જો પણ આ તો હું હવાય તો ના ચોપડું કારણ કે નુકસાન કરતા હોય હંમેશા આવું પ્રોટેક્શન ના લે. એના કરતા આપણે જીતવાના જોડે કોઈ સર મોકલ નહીં મોકલી પડે તમને કહેતા નથી કહેડે ખરા પણ એ કઈ પોઝિટિવ નહીં આવતા કે થોડું કાલે સારું લઈ જવાય ધરે પોઝિટિવ લઈ જતા નથી લઈ જાઓ તો લઈ આવે એવા હું લાડવા દાવી અમને એવું કહે કેવા જાય બિચારા માણસ ના ઘર સિવાય કોઈ નું બ્લડ એમને ખૂટતું નથી. ક્યાં જાય કઈ કઈ કઈ એવી હોટેલ હોય કે ત્યાં આગળ તો એ લોકો શું કે છે કે તમે જીવતા જો જાગતો નહીં નહીં લેવા દેવો નહીં જમવા દેવો તો તમે ઊંઘી જશો તો જમવા તો દેવાના જ છો. કુદરત નો નિયમ એવો છે તમને ઉઘાડે વગર રહેશે જ નહીં અને અમે જમ્યા વગર રહીશું નહીં એ વ્યવસ્થિત છે કે છે. શું કે છે? હે નિરાતે જમીન જાય તા એના કરતા ડાક્ટર જમવા જાય બધા આવું થશે. આ ડાક્ટર ઇન્જેક્શન આપે છે તે ટીકડી નથી રાખતો આપણને ચા સારું એક્સેપ્ટ કરીએ છીએ તાવ ઉતરી જશે ને આ ઇન્જેક્શન મારે છે ને પેલો તાવ ઉતરી જશે ને ચોરાસી પ્રકારના તાપ મનના તાપ જે છે ને એ બધા હળહળાટ કરાતી જાય. 84 પ્રકાર તાપ છે. આપે સમજાયેલું પેલે, મેં પૂછ્યું તારે કે પ્રજ્ઞા કરે છે ને, પ્રજ્ઞા આ બધું કરે છે બધું, તે વિચારતો હતો બધું. એટલે જો વખત બુદ્ધિ ગુંચવે તો કહેવાનું ભાઈ દાદા એ ખરું કહ્યું છે એટલે આગળ ચાલશે. એટલે પછી બુદ્ધિ આગળ એમ ના આમથી જાય કે તું ભાઈ આપણા કાબુમાં છે. શું કહ્યું? બુદ્ધિ ભલે રહી પણ એ ભાઈ આપણા કાબુમાં છે એવું એના મનમાં એ ન રહેવું જોઈએ. દિમાગ બુદ્ધિ ભલે રહી કે એકદમ જતી રહે, ઓછી કઈ જતી રહે. કેટલા વર્ષથી પાડેલી તમે? કેટલા વર્ષ જમાડ જમાડી કરો? 65 જેવું કરું બધાને કહી દેવું જોજો તે જો. કરી છે તો આ ચોપડીઓ બહારના લોકોને માટે જ વધારે કામની છે, બહારના પબ્લિકો પબ્લિકને માટે. મહાત્મા સર્ક્યુલેશનમાં વાંચીને એક બે અમે શું થઈ ગયું? આજ તો બહુ ઢીલા થઈ ગયા છે, ઢીલા થઈ ગયા છે. લીલા નથી ને હિસાબ ચૂકવીને ગયું આપણો, જે હિસાબ ચૂકવીને જાય એટલે ફરી આપણે એને આપવાનું ના રહ્યું. હું ઢીલો થઈ ગયો બાપ ને પૂછ્યું તું શંકર ને રીત કરી હતી તારે, મારી ભઠ્ઠીઓ ભાગી નાખી, દાળ ભાત બધું ભેગું કરી નાખ્યું તું. દાદા અમેરિકા લઈ જઈશું દાદા. ના એટલે પેલું છે ને પેલું ધન પોતે આટા બદલાવ કરે તમે પડ્યા તારથી જોતું જોઈ ની તારી તે કેમ કે આંખો દાડમ બે ત્રણ વાર પીડી દેખાય હા પીડીઓ તાર જેવી ખરી જાય તારે પછી કેટલી વાર માં ખરી જાય ત્યારે પૂરું થઈ જાય ત્યારે દાદા ગુસ્સામાં વધારે એવું બને છે મગજ ગરમ થઈ જાય એવું કરું ના કશું દાદા નું તાથી ટીખડી હતા ખરું બહુ ટીખડ કરે અત્યારે તમારી જોડે કરે છે ને ટીખર બધા જોડે કરે તમારી જોડે શું કરતા હોય ટીખર તમારી જોડે ટીખર શું કરે તો કરતા લઈ જવા તમને હીરા કરે તો આ તાલે પૈની ની નહીં પૈયા પેલા ની વાત છે આ બધી એ તારું ચાલુ થઈ ગયું તમારું હીરા કઈ તરહારી માં બા તમે તરહારી ભેગા થાવ મમ્મી તમારે કાકા ને છોડી થાય ને અને દાદા ને મમ્મી થાય અને તારને તમે જાવ તારે તો તમે ધોતી ધોવા આપતા પહેલે ના થતો હોય ના કઈ ધોવા તો હું જવું ને ધોવા પહેલેથી ધોતી ઉતરે બધા વાતો થઈ ગઈ તમને કશી વાત નથી પછી મમ્મીએ ગોઠવ્યું તમે પહેલેથી જોયેલા ખરા જોયેલા ખરા રમતા હશો પેલા બધું શું રમો તો કઈ રમત રમતા બા ના કશું નહીં રમે રમી હંતા કોકડી ઉતું નહીં રમે ના ગિરિદંડ ના કઈ રમત બહુ રમતા હતા ગિલ્લી દંડા રમતા હતા પછી બીજું બીજું કશું નહીં રખોટીઓ રમે રખોટીઓ રમ તમે જોયેલા રમતા અને એ છે ને એ કહી દે કોઈને કહી દે ખરા શું કહી દે કઈ આવે એમને ઘેર જઈ પછી ભાદરણ માં સ્કૂલ માં ભણતા હતા ભણી ના તાર ભણતા તક ભણી રહ્યા ભણતા હતા કેમ પેલે થી દાડા પડી ના તમને બહાર રીતે રાખતા હતા દાદા કુદર વડતા હતા ખરા કુદર વડે નહીં તમારે ભૂલ ભૂલ થાય પીડાય ખરા દાદા કુદર પીડતા જોવા મેં તો ભાભી જોડે નહી ભાભી જોડે બહુ જમતી હતી એમ એમાં ભાભી જોડે નહી દાદાજી સહન ના થાય પછી હેડો ગોરી કરી લઈએ એ વાતો કરો મન બેઠી કરું પછી હા બા નાટક જોયેલા સિનેમા જોયેલા નાટક નાટક જોવા ગયા તમે નાના બે દાદા ના ભગીદાર કનુભાઈ બાપુજી ચાલો પરમાત્મા કોઈ મનુષ્યના રૂપમાં કે એવા કોઈ રૂપમાં તો છે જ નહીં ને, અરૂપી એટલે આખું જે પરમાત્મા એ આખું જે સૃષ્ટિ રચી છે, કોઈ રચી જ નથી, પણ સૃષ્ટિ જે દેખાય છે આપણી આપણી નરી આંખે જે દેખાય છે કે આ વનસ્પતિ મનુષ્યો સમુદ્રો પર્વતો ને એ બધું જે બનેલું છે તો કોઈ રચેલું હોય કે આદિકાળથી હોય અસ્તિત્વ, એ જે અસ્તિત્વ છે એ જ એક શક્તિ છે, એ બરાબર છે અસ્તિત્વ મૂળ વસ્તુ અસ્તિત્વ છે મૂળ વસ્તુ. હવે કોઈ ગુલાબ નો છોડ હોય બાગમાં, ગુલાબ નો છોડ હોય બાગની અંદર અને સરસ રીતે ગુલાબના ફૂલ ખીલેલા હોય, હવે મને પોતાને એવો આભાસ થાય છે કે આ પરમાત્માના ગરામાં જ આ બધા ફૂલહાર છે, તો એને તોડીને પછી એ પથ્થરની મૂર્તિ હોય કે ત્યાં આગળ મૂકું અને કલાક પછી બે કલાક પછી એ ચીમરાઈ જાય છે એનું પ્રકૃતિમય એનું સૌંદર્ય ગુલાબનું, ને પેલામાં પથ્થરની મૂર્તિમાં છેવટે તો કોઈ ભાવના લાવીને જે ત્યાં ફૂલ મૂકવાના ને, તો એના કરતા જે પરમાત્માના ગરામાં જે છે એવો જ ભાસ આવે તો પછી ત્યાં ને ત્યાં રહેવા દેવામાં કઈ વાંધો ખરો? એ તો જંગલી હતા ત્યારે હતું જ ને, એ તો જંગલી લોકો હતા ત્યારે એવું જ હતું ને.